શ્રીપદ્મ પુરાણ પાતાલખંડ અધ્યાય 7 યજ્ઞ સંબંધી અશ્વને છોડવું અને શ્રીરામે તેની રક્ષા માટે શત્રુઘ્નને ઉપદેશ આપવો. શેષજી કહે છે, હે મુનિ, આ પ્રમાણે ભગવાન શ્રીરામ ઋષિઓના મુખેથી થોડા સમય સુધી ધર્મની વ્યાખ્યા સાંભળતા રહ્યા. જ્યારે વસંતનો સમય કે જ્યારે મહાપુરુષોના યજ્ઞાદિ શુભ કર્મોનો આરંભ થાય છે, આવેલો જોઈને બુદ્ધિમાન મહર્ષિ વશિષ્ઠજીએ સંપૂર્ણ વિશ્વના સમ્રાટ શ્રીરામચંદ્રજીને યથોચિત વાણીમાં કહ્યું, હે મહાબાહુ રઘુનાથજી, હવે તમારા માટે તે સમય આવી ગયો છે કે જે યજ્ઞના માટે નિશ્ચિત કરેલી કે યજ્ઞના માટે નિશ્ચિત કરેલા અશ્વની સારી રીતે પૂજા કરીને તેને પૃથ્વી પર ભ્રમણ કરવા માટે છોડવામાં આવે, તેના માટે સામગ્રી એકત્રિત કરવામાં આવે, સારા સારા બ્રાહ્મણોને બોલાવવામાં આવે તથા તમે પોતે તે બ્રાહ્મણોની યથોચિત પૂજા કરો. દિનજનો, અંધજનો અને દુઃખી લોકોનો વિધિવત સત્કાર કરીને તેમને રહેવા માટે સ્થાન આપો અને તેમના મનમાં જે વસ્તુ પ્રાપ્ત કરવાની ઈચ્છા હોય તેનું તેમને દાન કરો. તમે સુવર્ણમયી સીતાની સાથે યજ્ઞની દીક્ષા લઈને તેના નિયમોનું પાલન કરો. પૃથ્વી પર સૂવું, બ્રહ્મચારી રહેવું તથા ધન સંબંધી ભોગોનો પરિત્યાગ કરવો. તમે કટિભાગમાં મેખલા, હરણનું શિંગડું, મૃગચર્મ તથા દંડ ધારણ કરો તથા સર્વ પ્રકારની સામગ્રી અને દ્રવ્ય એકત્રિત કરીને યજ્ઞનો આરંભ કરો. મહર્ષિ વશિષ્ઠના આ ઉત્તમ અને યથાર્થ વચન સાંભળીને શ્રીરામચંદ્રજીએ લક્ષ્મણને કહ્યું. શ્રીરામે કહ્યું, લક્ષ્મણ, મારી વાત સાંભળો અને તેનું તરત પાલન કરો. જાઓ, પ્રયત્ન કરીને અશ્વમેઘ યજ્ઞ માટે યોગ્ય અશ્વ લઈ આવો. શેષજી કહે છે, શ્રીરામચંદ્રજીના વચન સાંભળીને શત્રુ વિજયી લક્ષ્મણજીએ સેનાપતિને કહ્યું, વીર, હું તમને એક બહુ જ પ્રિય વાત કહી રહ્યો છું, સાંભળો. શ્રી રઘુનાથજીની આજ્ઞા અનુસાર તરત જ હાથી, ઘોડા, રથ તથા પાયદળ સહિત ચતુરંગીની સેના તૈયાર કરો, જે કાળના સૈન્યનો પણ વિનાશ કરવામાં સમર્થ હોય. મહાત્મા લક્ષ્મણનું આ વચન સાંભળીને કાલજીત નામના સેનાપતિએ સેનાને તૈયાર કરી. તે સમયે લક્ષ્મણના આદેશ પ્રમાણે સજાવીને હલાવેલો અશ્વમેઘ યજ્ઞનો અશ્વ બહુ જ શોભી રહ્યો હતો. એક શ્રેષ્ઠ પુરુષે તેની લગામ પકડી રાખી હતી. 10 ધ્રુવક એટલે કે વિશેષ ચિહ્ન તેની શોભા વધારી રહ્યા હતા. તેના શરીર પરની ઝીણી ઝીણી રૂંવાટીને કારણે તે બહુ સુંદર લાગતો હતો. તેના ગળામાં ઘૂઘરું પહેરાવ્યા હતા, જે એકબીજાને અડીને ન હતા. વિસ્તૃત કંઠ કોષમાં મણિ શોભતો હતો. તેના મુખની કાંતિ પણ બહુ નિર્મળ હતી અને તેના બંને કાન નાના નાના અને કાળા હતા. ઘાસના ગ્રાસથી તેનું મોઢું બહુ સુંદર લાગતું હતું અને ચળકતા રત્નોથી તેને શણગારવામાં આવ્યો હતો. આ પ્રમાણે સજી ધજીને મોતીઓની માળાથી સુશોભિત થઈને તે અશ્વ બહાર નીકળ્યો. તેની ઉપર શ્વેત છત્ર હતું. બંને બાજુથી બે સફેદ ચામર તેની શોભા વધારી રહ્યા હતા. સારાંશ એ છે કે તે અશ્વનું સંપૂર્ણ શરીર વિવિધ પ્રકારના શોભાયુક્ત પદાર્થોથી સંપન્ન હતું. જેમ દેવતાઓ સેવાને યોગ્ય શ્રી હરિની બધી બાજુથી સેવા કરે છે, એ જ પ્રમાણે મોટી સંખ્યામાં સૈનિકો તે ઘોડાની આગળ પાછળ અને મધ્યમાં રહીને તેની રક્ષા કરતા હતા. ત્યાર પછી સેનાપતિ કાલજીતે પોતાની વિશાળ સેનાને કૂચ કરવાની આજ્ઞા આપી. આજ્ઞા મળતા જનસમુદાયથી ભરપૂર તે વિશાળ સેના છત્રોથી સૂર્યને ઢાંકતી રહીને પોતાની છાવણીમાંથી નીકળી તે સેનાના બધા શ્રેષ્ઠ વીરો શ્રી રઘુનાથજીના યજ્ઞ માટે સુસજ્જ થઈને ગર્જના કરતા તથા યુદ્ધ માટે ઉત્સાહ પ્રગટ કરતા રહીને બહુ જ હર્ષપૂર્વક ચાલવા લાગ્યા. બધા સૈનિકો હાથમાં ધનુષ્ય, પાસ અને ખડગ ધારણ કરીને સૈનિક કેળવણી મુજબ પૃથક પૃથક કતારબંધ ચાલતા ખૂબ ઝડપથી મહારાજ શ્રીરામ પાસે આવ્યા. તે ઘોડો પણ આકાશમાં ઉછળતો તથા પૃથ્વીને પોતાની ટાપથી ખોદતો રહીને યજ્ઞ ચિહ્નથી યુક્ત મંડપની પાસે પહોંચ્યો. ઘોડાને આવેલો જોઈને શ્રી રામચંદ્રજીએ મહર્ષિ વશિષ્ઠજીને સમયોચિત કાર્ય કરવા માટે પ્રેરિત કર્યા. મહર્ષિ વશિષ્ઠજીએ શ્રી રામચંદ્રજીને સ્વર્ણમય પત્ની સાથે બેસાડીને અનુષ્ઠાન આરંભ કરાવ્યો. તે યજ્ઞમાં વેદ શાસ્ત્રોનું વિવેચન કરનારા બુદ્ધિમાન મહર્ષિ વશિષ્ઠ, જેઓ શ્રી રઘુનાથજીના વંશના આદિ ગુરુ હતા, આચાર્ય પદે રહ્યા. તપોનિધિ અગસ્ત્યજીએ બ્રહ્માનું કાર્ય સંભાળ્યું. વાલ્મીકી મુનિએ અર્ધવર્યુ બનાવ્યા અને કણ્વ દ્વારપાલ હતા. તે યજ્ઞ મંડપના 8 દ્વાર હતા, જે તોરણો વગેરેથી સુશોભિત હોવાને કારણે બહુ આકર્ષક દેખાતા હતા. વાત્સ્યાયનજી, તેમાંના દરેક દ્વાર પર બે બે મંત્રવેતા બ્રાહ્મણ બેસાડ્યા હતા. પૂર્વ દ્વાર પર મુનિશ્રેષ્ઠ દેવલ અને અસિત હતા. દક્ષિણ દ્વાર પર તપસ્યાના ભંડાર મહાત્મા કશ્યપ અને અત્રિ બિરાજમાન હતા. પશ્ચિમ દ્વાર પર શ્રેષ્ઠ મહર્ષિ જાતુકર્ણ અને જાજલી ઉપસ્થિત હતા, તથા ઉત્તર દ્વાર પર દ્વિત અને એકત નામના બે તપસ્વી મુનિ વિરાજ્ય હતા. બ્રહ્મન, આ પ્રમાણે દ્વારની વિધિ પૂર્ણ કરીને મહર્ષિ વશિષ્ઠે તે યજ્ઞ સંબંધી શ્રેષ્ઠ અશ્વના પૂજનની વિધિનો આરંભ કર્યો. પછી સુંદર વસ્ત્ર અને આભૂષણોથી સુશોભિત સ્વહાગણ સ્ત્રીઓએ ત્યાં આવીને હળદર, અક્ષત અને ચંદન વગેરેથી તે પૂજાયેલા અશ્વનું ફરી પૂજન કર્યું. ત્યાં પૂજન કર્યું તથા અગરુનો ધૂપ આપીને તેની આરતી ઉતારી. આ પ્રમાણે પૂજા કર્યા પછી મહર્ષિ વશિષ્ઠે અશ્વના ઉજ્જવળ લલાટ પર જે ચંદનથી ચર્ચિત કંકુમ વગેરે ગંધોથી યુક્ત તથા સર્વ પ્રકારની શોભાઓથી સંપન્ન હતો એક ચળકતો પત્ર બાંધી દીધો, જે તપાવેલા સુવર્ણનો હતો. તે પત્ર પર મહર્ષિએ દશરથ નંદન શ્રી રઘુનાથજીના બળ અને પ્રતાપનો આ પ્રમાણે ઉલ્લેખ કર્યો. સૂર્યવંશની પતાકા ફરકાવનારા મહારાજ દશરથ બહુ મોટા ધનુર્ધર થઈ ગયા છે. તેઓ ધનુષ્યની દીક્ષા આપનારા ગુરુઓના પણ ગુરુ હતા. તેમના પુત્ર મહાભાગ શ્રી રામચંદ્રજી અત્યારે રઘુવંશના સ્વામી છે. તેઓ યોદ્ધાઓના શિરોમણી તથા મોટા મોટા વીરોના બળ સંબંધી અભિમાનને ચૂર્ણ કરનારા છે. મહારાજ શ્રી રામચંદ્રજી બ્રાહ્મણોએ નિર્દિષ્ટ કરેલી વિધિ અનુસાર અશ્વમેઘ યજ્ઞનો પ્રારંભ કરી રહ્યા છે. તેમણે જ આ યજ્ઞ સંબંધી અશ્વ, જે બધા અશ્વોમાં શ્રેષ્ઠ તથા બધા વાહનોમાં મુખ્ય છે, પૃથ્વી પર ભ્રમણ કરવા માટે છોડ્યો છે. શ્રીરામના જ ભાઈ શત્રુઘ્ન, જેમણે લવણાસુરનો વિનાશ કર્યો છે, તે અશ્વના રક્ષક છે. તેમની સાથે હાથી, ઘોડા અને પાયદળની વિશાળ સેના પણ છે, જે રાજાઓને પોતાના બળના ઘમંડમાં આવીને એવો અહંકાર થતો હોય કે અમે જ સર્વથી વધીને શૂર, ધનુર્ધર તથા પ્રચંડ બળવાન છીએ, તેઓ જ રત્નની માળાઓથી વિભૂષિત આ યજ્ઞ સંબંધી અશ્વને પકડવાનું સાહસ કરે. વીર શત્રુઘ્ન તેમના હાથમાંથી અશ્વને જબરજસ્તી છોડાવી લેશે. આ પ્રમાણે શ્રીરામચંદ્રજીની ભુજાઓના પરાક્રમથી શોભાયમાન તેના પ્રખર પ્રતાપનો પરિચય આપતા મહામુનિ વશિષ્ઠજીએ બીજી પણ ઘણી વાતો લખી. ત્યાર પછી અશ્વને, કે જે શોભાનો ભંડાર તથા વાયુ સમાન વેગ અને બળથી યુક્ત હતો, છોડી દીધો. તેની પૃથ્વી, લોક તથા પાતાળમાં સમાન રૂપે તીવ્ર ગતિ હતી. ત્યાર પછી શસ્ત્રધારીઓમાં શ્રેષ્ઠ શ્રી રામચંદ્રજીએ શત્રુઘ્નને આજ્ઞા આપી, સુમિત્રાનંદન, અશ્વ પોતાની ઈચ્છા અનુસાર વિચરનારો છે, તમે તેની રક્ષા માટે તેની પાછળ પાછળ જાઓ. જે યુદ્ધો સંગ્રામમાં તમારો સામનો કરવા આવે તેને જ તમે પોતાના પરાક્રમથી રોકજો. આ વિશાળ ભૂમંડળમાં વિચરતા અશ્વની તમે પોતાના વિરોચિત ગુણોથી રક્ષા કરજો. જે સૂતા હોય, પડી ગયા હોય, જેમના વસ્ત્ર ખુલી ગયા હોય અને જે અત્યંત ભયભીત થઈને ચરણોમાં પડ્યા હોય તેમને મારશો નહીં. સાથે સાથે જે પોતાના પરાક્રમની જૂઠી પ્રશંસા કરતા નથી તે પુણ્યાત્માઓ પર પણ હાથ ઉઠાવશો નહીં. હે શત્રુઘ્ન, જો તમે રથ પર હો અને તમારા વિપક્ષી રથહીન થઈ જાય તો તેમને મારશો નહીં. જો પુણ્ય ઈચ્છતા હો તો જે શરણાગત થઈને કહે કે અમે તમારા જ છીએ તેમનો પણ તમારે વધ કરવો ન જોઈએ. જે યોદ્ધો ઉન્મત મતવાલો સૂતેલો ભાગી ગયેલો ભયભીત થયેલો તથા હું તમારો જ છું એવું કહેનારને મારે છે તે નીચ ગતિને પ્રાપ્ત થાય છે. કદી પરાયું ધન અને પરાયી સ્ત્રી તરફ ચિત્ત લઈ જવું નહીં. નીચ લોકોનો સંગ ન કરવો. બધા સારા ગુણોને અપનાવતા રહેવું. વૃદ્ધ વડીલો પર પ્રથમ પ્રહાર ન કરવો. પૂજનીય પુરુષોનું પૂજાનું ઉલ્લંઘન ન થાય તેના માટે સાવધાન રહેવું તથા કદી એ દયાભાવ છોડવો નહીં. ગાય બ્રાહ્મણ અને ધર્મપરાયણ વૈષ્ણવને નમસ્કાર કરવા, તેમને મસ્તક નમાવીને મનુષ્ય જેવા પણ જાય છે ત્યાં તેમને સફળતા મળે છે. મહાબાહો, ભગવાન શ્રી વિષ્ણુ સર્વના ઈશ્વર સાક્ષી તથા સર્વત્ર વ્યાપક સ્વરૂપ ધારણ કરવાવાળા છે. જે તેમના ભક્ત છે તેઓ પણ તેમના જ રૂપે સર્વત્ર વિચરે છે. જે લોકો સંપૂર્ણ ભૂતોના હૃદયમાં સ્થિત રહેવાવાળા મહાવિષ્ણુનું સ્મરણ કરે છે તેમને સાક્ષાત મહાવિષ્ણુ સમાન જ સમજવા જોઈએ. જેમના માટે કોઈ પોતાનું કે પરાયું નથી તથા જે પોતાની સાથે શત્રુતા રાખનારને પણ મિત્ર જ માને છે તેવા વૈષ્ણવ એક જ ક્ષણમાં પાપીને પણ પવિત્ર કરી દે છે. જેમને ભાગવત પ્રિય છે તથા જે બ્રાહ્મણને પ્રેમ કરે છે તેઓ વૈકુંઠ લોકમાંથી આ લોકને પવિત્ર કરવા માટે અહીં આવ્યા છે. જેમના મુખમાં ભગવાનનું નામ, હૃદયમાં સનાતન વિષ્ણુનું ધ્યાન તથા ઉદરમાં તેમનો પ્રસાદ છે તે જો જાતિથી ચાંડાળ હોય તો પણ વૈષ્ણવ જ છે. જેમને વેદ જ અત્યંત પ્રિય છે, સંસારના સુખ નહીં તથા જે નિરંતર પોતાના ધર્મનું પાલન કરતા રહે છે તેવા સજ્જન જો મળી જાય તો તેમની સાથે તેમની સામે મસ્તક ઝુકાવજો. જેમની દ્રષ્ટિમાં શિવ અને વિષ્ણુમાં તથા બ્રહ્મા અને શિવમાં કોઈ પણ ભેદ નથી તેમના ચરણોની પવિત્ર ધૂળ હું મારા માથા પર ચડાવું છું. તે સમસ્ત પાપોને વિનાશ કરનારી છે. શિવે વિષ્ણો ન વા ભેદો ન ચ બ્રહ્મ મહેશયોહો તેસામ પાદ રજઃ પુતમ વહામ્ય કવિનાશમ. 10મા અધ્યાય 68મો શ્લોક. ગોરી ગંગા તથા મહાલક્ષ્મી આ ત્રણેયમાં જેઓ ભેદ માનતા નથી તે બધાને સ્વર્ગમાંથી ભૂમિ પર આવેલા દેવતા સમજવા જોઈએ. જે પોતાની શક્તિ અનુસાર ભગવાનની પ્રસન્નતા માટે શરણાગતોની રક્ષા તથા મોટા મોટા દાન આપે છે તેને વૈષ્ણવોમાં સર્વશ્રેષ્ઠ સમજો. જેમનું નામ મહાન પાપ રાશિને તત્કાળ ભસ્મ કરી દે છે તે ભગવાનના યુગલ ચરણોમાં જેની ભક્તિ છે તે જ વૈષ્ણવ છે. જેમની ઇન્દ્રિયો વશમાં છે અને મન ભગવાનના ચિંતનમાં લાગેલું રહે છે તેમને નમસ્કાર કરીને મનુષ્ય પોતાના જન્મથી લઈને મૃત્યુ સુધીના સંપૂર્ણ જીવનને પવિત્ર કરી લે છે. પરાઈ સ્ત્રીઓને તલવારની ધાર સમજીને જો તમે તેનો પરિત્યાગ કરશો તો સંસારમાં તમને સુયસ્થિત સુશોભિત ઐશ્વર્યની પ્રાપ્તિ થશે. આ પ્રમાણે મારા આદેશનું પાલન કરીને તમે ઉત્તમ યોગ દ્વારા પ્રાપ્ત થનારા પરમ ધામને પામી શકો છો જેની બધા મહાત્માઓએ પ્રશંસા કરી છે. અધ્યાય 7 સમાપ્ત. બોલો શ્રી રામચંદ્ર ભગવાન કી જય.